શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય 12મો. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, કૃષ્ણ શર્મા વિપ્રે વિધિ પ્રમાણે પુત્રીના જાતકર્મ આદિ સંસ્કારો કર્યા અને અતિ હર્ષપૂર્વક પોતાની પુત્રીનું બાલા એવું નામકરણ કર્યું. તે બાલાના જન્મથી આરંભીને કૃષ્ણ શર્મા વિપ્રના ભવનમાં ધન ધાન્ય આદિની સમૃદ્ધિ પ્રતિદિન વધવા લાગી અને ઘર ઉપદ્રવોથી મુક્ત થયું. પોતાની બાળલીલાથી માતા પિતાને આનંદ ઉપજાવતા બાલાદેવી સુદ પક્ષના ચંદ્રમાની કળાની જેમ વૃદ્ધિ પામવા લાગ્યા. તે બાલાદેવી રૂપ ગુણ આદિ શુભ લક્ષણોથી માતા દેવહૂતિની સમાન શોભતા હતા. તેઓ બાલ્યાવસ્થાથી જ સત્યવચન બોલનારા અને શ્રીકૃષ્ણ પરમાત્માની નવધા ભક્તિ કરવાના સ્વભાવવાળા હતા. હે ભૂપતિ, તેને નિરંતર અતિ હર્ષપૂર્વક શ્રીકૃષ્ણની ભક્તિ કરતા જોઈને સર્વે મનુષ્યો ભક્તિ એવા નામથી બોલાવવા લાગ્યા. તેથી ભક્તિદેવીના નામથી સર્વત્ર પ્રસિદ્ધિને પામ્યા. ભક્તિદેવીના પિતા કૃષ્ણ શર્માએ સદગુણોના ભંડાર એવા તે બાલશર્માના પુત્ર દેવશર્મા વિપ્રને યોગ્ય જાણી ઇટારપુરથી પોતાને ત્યાં બોલાવી પોતાની પુત્રીનું વિધિપૂર્વક વાગદાન અર્થાત સગપણ કર્યું. ત્યારે પોતાના સંબંધીજનોની સાથે પિતા બાલશર્મા પણ છપૈયાપુર આવ્યા. તિવારી કૃષ્ણ શર્મા વિપ્રે તે સર્વેનું સ્વાગત કર્યું અને બાલશર્માએ પોતાના પુત્ર ધર્મદેવને ભક્તિદેવીની સાથે પરણાવ્યા. તેઓ બંનેને પરસ્પર યોગ્ય અને શંકર પાર્વતીની પેઠે અતિ પ્રેમવાળા દંપતી જોઈને સર્વે મનુષ્યો વારંવાર પ્રશંસા કરવા લાગ્યા. સુંદર સરળ સ્વભાવના અને ગુણોના નિધિ પોતાના જમાઈ દેવશર્માને સસરા કૃષ્ણ શર્માએ પ્રાર્થનાપૂર્વક પ્રેમથી પોતાના ઘરે જ નિવાસ કરાવ્યો. વિપ્રોમાં શ્રેષ્ઠ વિદ્વાન દેવશર્મા પાંડે પોતાના પિતા બાલશર્માની આજ્ઞા અને પત્ની ભક્તિદેવીની અનુમતિથી પોતાના સસરા કૃષ્ણ શર્મા વિપ્રને રાજી કરવા તેમના ઘેર છપૈયામાં ઘર જમાઈપણાનો ભાવ સ્વીકારી નિવાસ કરીને રહ્યા. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, વિપ્રવર્ય બાલશર્મા કેટલાક દિવસો સુધી ત્યાં છપૈયાપુરમાં કૃષ્ણ શર્માને ઘેર નિવાસ કરીને રહ્યા. પછી બાલશર્માએ પોતાના ઇટારપુર પ્રત્યે જવાની ઈચ્છા કરી. તે સમયે પુત્રવધુ ભક્તિદેવીને રૂડી શિખામણ આપતા કહેવા લાગ્યા, હે કલ્યાણી, તમારું સદાય મંગળ થાવો. તમે મારું હિતકારી વચન સાંભળો. તમે સારા સુશીલ પતિવ્રતા નારી થાવો અને પાપથી હંમેશા ડરતા રહો એવા મારા આશીર્વાદ છે. કારણ કે પતિવ્રતા નારી પોતાના શરીરમાં જેટલા રૂવાડા છે તેનાથી 10,000 ઘણા કરોડ વર્ષ સુધી પતિની સાથે રહી સ્વર્ગના મહાસુખને ભોગવે છે. જેને ઘેર પતિવ્રતા પુત્રીનો જન્મ થાય છે તેની માતાને ધન્ય છે અને પિતાના ભાગ્યનો કોઈ પાર નથી. તેમજ જેને ઘેર પતિવ્રતા નારીનો નિવાસ છે તે શ્રીમાન પતિને પણ ધન્ય છે. જે પુરુષનું 100 જન્મનું પુણ્ય ઉદય થાય તેના ઘેર જ ધર્મમાં નિષ્ઠાવાળી પતિવ્રતા પત્ની પધારે છે. કારણ કે આવી પતિવ્રતા નારીનો પતિ સ્વધર્મનિષ્ઠ અને ભગવદ્ ભક્ત હોય આવો સંકેત છે. પતિવ્રતા નારીના પુણ્યના પ્રભાવે પિતા માતા અને પતિના 3-3 પેઢીના વંશજો સ્વર્ગના વૈભવ સુખોને ભોગવે છે. તેજસ્વી સૂર્ય પણ પોતાને પવિત્ર થવા માટે રખેને અપરાધ ન થઈ જાય એવા ભય સાથે પતિવ્રતા નારીનો સ્પર્શ કરે છે. તેમજ વાયુ અને ચંદ્રમા પણ પોતે પવિત્ર બને તેવા હેતુથી જ પતિવ્રતા નારીનો સ્પર્શ કરે છે, પણ બીજો કોઈ ભાવ નથી. પૃથ્વી ઉપર જેટલા તીર્થો છે તે સર્વે પતિવ્રતા નારીના ચરણમાં નિત્ય નિવાસ કરીને રહે છે. સર્વે દેવતાઓનું તેજ અને તપસ્વીઓનું તપ પણ પતિવ્રતા નારીના શરીરમાં નિવાસ કરીને રહે છે એવી તે તેજસ્વી હોય છે. પતિવ્રતા નારીની ચરણરજથી ભૂમિ પણ તત્કાળ પવિત્ર થાય છે અને તેને નમસ્કાર કરનારા પાપી પુરુષો પણ તત્કાળ સર્વે પાપ થકી મુક્ત થઈ જાય છે. સસરા બાલશર્મા કહે છે, હે ભક્તિદેવી, તમે વસિષ્ઠ મુનિના પત્ની અરુંધતી, બ્રહ્માજીના પત્ની સાવિત્રી, અત્રિ મુનિના પત્ની અનસૂયા, ઋષિકુમારિકા શાંડિલી, ગૌતમ મુનિના પત્ની અહલ્યા, શંકરના પત્ની પાર્વતી, પાંડવ પત્ની દ્રૌપદી, સ્વયંભૂ મનુના પત્ની શત્રુપા, હિમાલયના પત્ની મૈના, ઉત્તાનપાદના પત્ની સુનીતિ, સૂર્યપત્ની સંજ્ઞા, અગ્નિના પત્ની સ્વાહા અને અગસ્ત્યના પત્ની લોપામુદ્રા વગેરે પવિત્ર પતિવ્રતા સ્ત્રીઓની સમાન પતિવ્રતા થાઓ. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, સસરા બાલ શર્માએ ભક્તિદેવીને પતિવ્રતાના સમગ્ર ધર્મોની શિખામણ આપી અને તેમના પતિ ધર્મદેવને વિશે અસાધારણ પ્રેમ જોઈને પ્રેમવતી એવા નામથી પ્રસિદ્ધ થશો એમ કહ્યું. ધર્મશાસ્ત્રના પ્રવક્તાઓમાં શ્રેષ્ઠ બાલશર્મા વિપ્ર સકલ સદગુણોના સ્વામી અને બાલ્યાવસ્થાથી જ પોતા થકી શિક્ષણ પામેલા તેમજ પોતાના વંશના તેજસ્વી સૂર્ય સમાન પુત્ર દેવશર્મા પ્રત્યે કહેવા લાગ્યા. બાલશર્મા કહે છે, હે પુત્ર, તમે સુજ્ઞ છો, વેદશાસ્ત્રમાં પારંગત છો, છતાં વૃદ્ધ પિતાના નાતે તમને શિક્ષાના બે વચનો કહું છું, તમારો કલ્યાણ થાઓ. હે પુત્ર, તમારે નિત્ય સ્નાન, સંધ્યા, જપ, હોમ, સ્વાધ્યાય, પિતૃતર્પણ, દેવતાઓનું પૂજન, વૈશ્વદેવ અને અતિથિઓનો સત્કાર આટલું પ્રતિદિન અવશ્ય કરવું. આ પ્રમાણે ન કરવાથી બ્રાહ્મણને દોષ લાગે છે. જે પુરુષની પત્ની સદગુણી હોય તે જ પુરુષ ગ્રહસ્થ ધર્મનું યથાર્થ પાલન કરી શકે છે. તમારા આ પત્ની પ્રેમવતી ઉંમરમાં નાના હોવા છતાં પતિવ્રતાના ધર્મમાં નિષ્ઠાવાળા મને જણાય છે. એથી ગૃહસ્થ ધર્મોનું સારી રીતે પાલન કરવા ઈચ્છતા તમારે આ તમારા પત્નીનું નિરંતર પ્રિય થાય તેમ જ કરવું. ધર્મપ્રિયા અને ગુણવંતી આ તમારી પત્નીનું ક્યારેય અપમાન ન કરશો. તમારે સમીપ સંબંધ વિનાની અન્ય સ્ત્રીઓનો ક્યારેય સ્પર્શ ન કરવો. તેમાં પણ વિશેષપણે કરીને વિધવા નારીનો તો ક્યારેય પણ સ્પર્શ ન કરવો. અમંગળને પણ અડવું નહીં. જીવરહિતનો દેહ જેમ ક્ષણવારમાં અપવિત્ર થઈ જાય છે તેમ પતિ વગરની સ્ત્રી ભલેને સારી રીતે સ્નાન કરે છતાં અપવિત્ર જ રહે છે. સર્વે અપવિત્રોમાં વિધવા સ્ત્રી અતિશય અપવિત્ર છે. તેથી તેવી સ્ત્રીના દર્શનથી પુરુષને કોઈ કાર્યની સિદ્ધિ થતી નથી. તેથી અજાણતા જો તેનો સ્પર્શ થાય તો સ્નાન માત્ર કરવું અને જાણી જોઈને તેનો સ્પર્શ થાય તો એક દિવસ ઉપવાસ કરવો. તેથી કલ્યાણને ઈચ્છતા પુરુષે વિધવા નારીનો સ્પર્શ કરવો નહીં અને તેમના આશીર્વાદ પણ વિષ સમાન હોવાથી ગ્રહણ કરવા નહીં. હે પુત્ર, પોતાની પત્ની સિવાયના માં, બહેન કે દીકરીની સાથે ક્યારેય પણ એકાંત સ્થળમાં રહેવું નહીં. મદ્ય, માંસ, પરદારાગમન, ચોરી, પોતાની કે પારકાની હિંસા અને પોતાની જાતિ થકી ભ્રષ્ટ કરનાર અપવિત્ર અન્નજળનો સ્વીકાર કરવારૂપ કર્મનો સર્વ પ્રકારે દૂરથી જ ત્યાગ કરી દેવો. ચારે વર્ણના મનુષ્યોએ પરદારાગમન ક્યારેય પણ ન કરવું, કારણ કે પરદારાગમન માણસના યજ્ઞ યાગાદિક ઇષ્ટકર્મોના પુણ્યનો તેમજ પરમાર્થે વાવ, કૂવા, તળાવ આદિના નિર્માણ કરવારૂપ પૂર્તકર્મના પુણ્યનો અને આયુષ્યનો ક્ષય કરનારું કર્મ કહેલું છે. પરદારાગમન પુરુષના આયુષ્યને જેટલી હાનિ પહોંચાડે છે તેવું અહિતકર કર્મ બીજું કોઈ નથી. હે પુત્ર, જે પુરુષો પરસ્ત્રીને કામભાવેયુક્ત દુષ્ટ મનથી જુએ છે તે પુરુષો પૃથ્વી પર જન્મથી જ રોગી જન્મે છે. તેમજ જે મૂઢ પુરુષો પરસ્ત્રી પર કામભાવેયુક્ત દ્રષ્ટિ જોડે છે તે પુરુષો જન્મથી જ આંધળા થાય છે. જે પુરુષો કામાસક્ત થઈ વિજાતીય પશુ કે પુરુષને વિશે મૈથુન કરે છે તે દુર્બુદ્ધિ પુરુષો જન્મથી જ નપુંસક થાય છે. મનુષ્યોને સ્ત્રી આસક્ત પુરુષનો સહવાસ થાય તો પરદારા સંગને વિશે પ્રવૃત્તિ થઈ જાય છે. તેથી શિશ્ન અને ઉદરતૃપ્તિ પરાયણ સ્ત્રીલંપટ પુરુષોનો પ્રસંગ ક્યારેય પણ ન કરવો. હે પુત્ર, શ્રી નારાયણ સ્વરૂપને વિશે આસક્ત મનવાળા પુરુષનો જ સમાગમ કરવો તથા બુદ્ધિશાળી ડાહ્યા મનુષ્યે ધર્મ અને અધર્મને ઓળખી ધર્મનું જ સેવન કરવું. કારણ કે પરલોકમાં સહાય કરનારો કેવળ ધર્મ જ છે, પણ બીજો કોઈ નથી. તેથી તમે બંને સદાય ધર્મપરાયણ રહેજો. હે પુત્ર, દર મહિનાને વિશે શુક્લપક્ષ અને કૃષ્ણપક્ષની બંને એકાદશીઓનું વ્રત તમારે બંનેને આદરપૂર્વક કરવું. કારણ કે અન્ય સર્વે પ્રકારના વ્રતો થકી એકાદશીનું વ્રત સર્વશ્રેષ્ઠ છે, જેના અનુષ્ઠાનથી સ્ત્રી અને પુરુષ આ લોકમાં ભુક્તિ અને પરલોકમાં મુક્તિને પ્રાપ્ત કરે છે. તેમજ દર વર્ષે ભગવાનના જે જન્માષ્ટમી આદિક વ્રતો અને તેમના ઉત્સવો છે તેને પોતાની શક્તિને અનુસારે કરવા અને ઉજવવા. ભાદરવા સુધી ચતુર્થીને દિવસે ગણપતિનું વ્રત આદર થકી કરવું તથા મહાવદ 14ને દિવસે મહાશિવરાત્રિનું વ્રત પણ ભગવાન શ્રીકૃષ્ણને રાજી કરવા આદરપૂર્વક કરવું. રામભક્ત સમ્રાટ હનુમાનજી આપણા કુળદેવ છે, તેથી આસોવદ 14ને દિવસે તેમનું પૂજન કરવું. ઉર્ધ્વરેતસ નૈષ્ઠિક બ્રહ્મચારી શ્રી હનુમાનજીને તૈલથી સ્નાન કરાવવું અને સિંદૂરથી અંગોઅંગનું લેપન કરવું. કરેણ અને આંકડાના પુષ્પોની માળા ધારણ કરાવવી તથા તેમને અડદના વડા, સુખડી, ચણા તથા ગોળધાણાનું નૈવેદ્ય પણ યથાશક્તિ ધરાવવું. આ પ્રમાણે યથાશક્તિ અને યથાભક્તિથી પૂજાયેલા હનુમાનજી સંકટના સમયે સ્મરણ કરવા માત્રથી તમારા સર્વ પ્રકારના સંકટોનું નિવારણ કરશે, તેમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. પિતા બાલશર્મા થકી આ પ્રમાણે સારી શિક્ષાને પામેલા તે દંપતીએ એ જ રીતે અમે વર્તશું એમ કહી પિતાના ચરણમાં વંદન કર્યા. ધર્મદેવ અને ભક્તિદેવીની ધર્મમાં નિષ્ઠા અને અતિ આદરભાવ જોઈને ધર્મનો સદુપદેશ કરતા પિતા બાલશર્મા અત્યંત પ્રસન્ન થયા અને પોતાને પ્રણામ કરતા પુત્ર અને પુત્રવધૂને તમે હંમેશા ધર્મિષ્ઠ રહો, અખંડ સૌભાગ્યવાળા બનો અને લાંબુ જીવો એવા રૂડા આશીર્વાદ આપ્યા. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, વિચક્ષણ અને સર્વસદગુણોથી સંપન્ન પુત્ર રત્નની પ્રાપ્તિથી પૂર્ણ મનોરથવાળા બાલશર્મા સંબંધીઓની આજ્ઞા મેળવી પોતાની સાથે આવેલા જાનૈયાઓની સાથે ઇટ્ટારપુર પાછા પધાર્યા. તેમજ સમય જતાં આ પંચભૌતિક દેહનો ત્યાગ કરી પુત્ર ધર્મદેવના અનુગ્રહથી ભગવાન વિષ્ણુના પરમપદને પામ્યા. આ પ્રમાણે શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં ભક્તિ ધર્મના વિવાહ અને પિતા બાલશર્માએ કરેલ ઉપદેશનું વર્ણન કર્યું એ નામે 12મો અધ્યાય પૂર્ણ થયો.